અને કર્મમાં આસક્ત થતો નથી તથા સર્વ સંકલ્પ નો ત્યાગ કરે છે ત્યારે યોગારૂઢ કહેવાય છે. યોગારૂઢ યોગારૂઢ નો અર્થ આત્મયોગ નો આરોગ્ય. આ લોકોના ચક્કર બકરો ને આ બધા યોગ્ય છે ને અત્યારે કોઈ ચક્કર વાળો યોગી એ તારે ને આત્મયોગી ત્યારે વિષયમાં કર્મોમાં આસક્ત ન થાય. કર્મ હોય ખરો પણ આસક્ત ના થાય. વિષય હોય પણ આસક્ત ના થાય. સંકલ્પ નો ત્યાગ કરે પછી સંકલ્પ વિકલ્પ ઇન્દ્રિયો વિષય અને કર્મ નો આસક્ત ના થાય એ સંકલ્પ વિકલ્પ ના. યોગારૂઢ એટલે આત્મા યોગારૂઢ કહેવાય. યોગારૂઢ ફરીથી સમજાવો એમ કે છે ભરતભાઈ. યોગ ની ઉપર આરૂઢ થયેલો આરૂઢ એટલે એના આધારે બેઠેલો શું એટલે કોણ કરે ઇન્દ્રિય વિષયમાં જે આસક્ત ન થતો હોય રુચિ થતી ન હોય કર્મમાં આસક્ત ન થતો હોય જો કર્મમાં આસક્ત ના હોય એવું કોઈ હોય છે કે નહીં. શું કહ્યું? એક જ્ઞાની પુરુષ એકલા જ કર્મ માં આસક્ત ના થાય બાકી બીજા બધા કર્મ માં જ્યાં વિચાર આવે ત્યાં ચાલ્યા કરે ઉપયોગ વાળો હોય તે કર્મ માં આસક્ત ના કહેવાય. એટલે કર્મ ના કયા પ્રમાણે ચાલે બમાડો એમાં કશો અર્થ નથી. મિનિંગલેસ દાદા એનો અર્થ એવો કે કર્મ કરે પણ ઓતપ્રોત ના થાય અંદર. ના એ જોયા કરે ભમેડો ચાલે કેવો તેને જોયા કરે. એનો યોગારૂઢ ભમેડો કઈ બાજુ ફરી રહ્યો છે એને જોયા કરો. ભમેડામાં જ તમને આકાર હોય. શું કહ્યું? આપણું જ્ઞાન આપ્યું હોય તો બધા તેમ તમને આકાર હોય છે. છતાં એ કાઢી નાખશે ધીમે ધીમે ધીમે ધીમે કાઢી નાખશે. તમારે કાઢી નાખો છો નહી કશું કોઈ દાળ હારી મીઠી હોય તો તમે આગળ થઈ જાય ને. યોગારૂઢ થવાનું એ સમજાયું ભરતભાઈ ને. યુક્ત યોગ સિદ્ધ એટલે શું? આત્મયોગ નો સિદ્ધ થઈ જાય. સિદ્ધ એટલે સિદ્ધાંત પૂરો થઈ જાય એ સિદ્ધ થાય. સિદ્ધાંત ને પૂરો કરે આત્મા પકડે એ સિદ્ધ કહેવાય. એ એનો યોગ સિદ્ધ નો અર્થ. પછી ત્રીજો પ્રશ્ન છે પૃથ્વી જેટલો કાગર. પૃથ્વી જેટલો કાગર હોય મોટો તમારી આપતમારી માટે નાનો પડશે એમ મારું માનવું છે. તમારી આપતમાણી એને માટે નાનો પડશે. ખરી વાત કેટલી સાચી સમજે છે. ખરી વાત કેવું દાદા બઉ સારી વાત. બસ મેલિંગ કોસ 88. અઘરી બહુ છે, ઉપર મૂકી રાખો કે તળપદી બાજા બોલે તો અઘરી. બેન પૂછે છે કે તમે આત્મા ની પૂજા કરવાની કઈ પણ હું જાણતી નથી તો કેવી રીતે કરું? બધી દાદર બાદર છોડી દો બધું. જે કર્ણ ઉદય આવ્યું એ ઉદય ને જોયો, ફરી અકાલ નહીં ભર્યા, ફરી દાદા ફરી જેવો રહે છે. દાદા ના ગુણા જે ભેગા થશે, દાદા જેવા ગુણો ઉભા થશે તો દાદા જોડે રહેવા છે, નહીં તો દાદા જેવા ગુણો ના રહે એ છૂટું પડી જશે. ઉપયોગ લેજો, બીજું બધું પડી દેવાનું, એમ તું નાખી દેવાનું નઈ, ઘરે ગજામાં જ રહેવા જાય, બહાર નહીં નાખી દેવા. બહાર નાખી દે તો પાછળ લોકો આવતા તે કે ગાડી દેખાય છે. મમતા તો ડોલર નું સારી સારી મીઠાઈ ને બદામ ફ્રૂટ લઈ લોકો ને આપતી, એ મમતા છોડી ગયા. તો ડોલર નાખી દેતા નથી ને? હા, તને સમજ પડી? હા દાદા. ડોલે નાખી દે, મમતા જોઈ દે એટલે ડોલે નાખી દે. ચૂરી ડોલે ની બદામાં લઈ લોકો ના, અને ડોલર નાખી દઈએ પાછળ લોકો શું કે બુમા પાડે કે એટલી બધી ગાડી છે શું પેલું ડોલર મળ્યા ઉડતે ગંદર ડોલર કોઈ પછી પાડી ગયા. તો એક ભાઈ ના મનમાં વિચાર આવી હતી પેલા, જયારે જે ભલાણા કરતા ભલાણા જયારે બેસે હોય ને બધા ભલાણા કરે જાતે, ધણી ને બૈરી દેવ ભેગા હાજર બરોબર આટલું બધું બોકાણ કરે. પછી બહીના મનમાં વિચાર આવ્યું કે બધું આ લોકો ઘડી કરે થોડું મારું મોખણ જાય તો સારું કે છે. આ લોકો ઘડી કરે ને તો એમને ચોખ્ખી ચા ચીકડી ના આપી, જરા મોખણ રવા દેવો. ભાઈ ભાઈ જરા ભાઈ મોટા બંને છે ને એને મોખણ ભાઈ રવા દેવા મળ્યું. શું કરી કરતા પેલા દહી એના ધણી ને દેખાડ્યું, જુઓ કેવી સરસ દહી છે, તારા છાજ કેવી સરસ છે, જોર મહી મખાના પોદા છે. ભાઈ આ તો મોઈ ફુવેડ છે, દહીમાં મખણ બહુ ફુવેડ કહેવાય. આ ઇન્ડિયનો તો ના છોડે મન મોટું કર્યું શોધખોળ કરી તારા મક્કર ને આ તો કુવેડ કહેવાય, દહી માં માખણ ને બહુ કુવેડ કહેવાય, બહુ કુવેડ આવી લે. આ ઇન્ડિયન ના પહોંચે ઇન્ડિયન પઝલ કોઈ સોલ્વ ના કરી શકે. પઝલ ના હોય અહી પઝલ બહુ જાય, હું કરી આપું બધા પઝલ બધા. હા અહીં સોલ્વ કરી આપું. વાંચ્યું કેમ અહી એ ઠેર પહોંચતી હોય ને કઈ વાંચો વ્યવહાર માં તો કોઈ આપણને હાથ લાવે તો પ્રેમ આવે, તો ગાળો આપે તો પ્રેમ ઉતરી જાય. પણ તમે આમ સારું સારું કહો તો ગમે, પણ તમે વળો હતા તો ઉલટો વધારે પ્રેમ આવે, તો એ આસક્તિ કહેવાય. વરણ પ્રેમ આવે એવું હતું છે. દાદા, બેને જયારે વાત કરી આજે બપોરે મને વાત કરી કે આવી રીતે થયું, મને બધું કહ્યું નતું એમને. બેને કે એમને એમ કે મને બહુ ગુસ્સો આવી જાય એટલા માટે એમણે મને વાત નથી કરી કે આવું થયું છે એમ. તો આજે જયારે બપોરે એમણે કહ્યું મને કે આવી રીતે જે પેલું મારી ભાણી સાથે કઈ બુક માં છે આવી વાત હોય નઈ કોઈ દાડે, આ બુક ની વાત નહી, આશ્ચર્ય છે. શું છે હવે મારીએ તારે એનો પ્રેમ આવે. શું થાય? પ્રેમ આવે, માગી માગી લે. પ્રસાદ આપી દે તો બહુ જ રહે. એમને શું હવા દે છે? બૂટમાં શું હવા દે? શું બોલતા? બુદ્ધિએ સંસાર વ્યવહાર સરસ ચલાવ્યો છે. શું કહ્યું? અને એ જ બુદ્ધિ મોક્ષ માં નહીં જવા દેતી. શું થાય છે? એટલે આ પ્રસાદ બુદ્ધિ ને એમ બુદ્ધિ ને બે બાકરી બનાવે. હવે શું કરીશું? આ તો આવું થઈ ગયું, હવે શું કરીશું? બુદ્ધિ મનમાં પસ્તાય કે હવે શું કરીશું? આ તો બધું આવું થઈ ગયું. મારી બુદ્ધિ કઈ રહી છું? તારા ધોળો ના ખાવા દે એમનો બુદ્ધિ ના ખાવા દે. દાદા શું કરો? ના કાય ના દારી દાદા ને, દાદા ને જે બુદ્ધિ વગેરે થઈ જાય ને. અમારા શાંત બુદ્ધિ ના હોય, અમારી બુદ્ધિ હોય નહી. આ વર્લ્ડ માં અમે એકલા જ એક જેના બુદ્ધિ ને સોટો ના મળે. મારું બુદ્ધિ હોય ને તો હું બુદ્ધું થઈ જવું. આ બધા બુદ્ધું થઈ ગયા. અરે એક ભાઈ બહુ બુદ્ધિશાળી હતા ને, ત્યારે હું ગયો ત્યારે બુદ્ધિ તો હારી ગયા. કઈ બુદ્ધુ થઈ ગયા છે? કઈ બુદ્ધિશાળી તો ઘરમાં મતભેદ ચાલે ખાઈ નાખે. શું કરું? તારે બેન? હા, મારી નાની બેન છે દાદા. મારી નાની બેન સગી બેન. સગી બેન નાની આવી દેખાય તો આવો કેમ? દાદા પેકેજ રોજ ભેજ દેવાનો છે. ગાય બેસવા દાદા ભલે બધું હોવાનું હોય નહીં. હજુ હું ક્યાં નથી જતી, હું તો ગયા તો માલ ભરેલો બાકી રાખે છે એનો રસ્તો થાય છે, જાગૃત રહેતા બધું ઊંઘ હોતી જ નથી ને. હા ઊંઘ તો આ પ્રમાદ છે, રાતે આવી રીતે હિન્દી રાતે ઉઈ જાય તો અવાજ ઊંઘે પ્રમાદ છે. એવું કરતા થતું જમવું જોઈએ રાત્રે, એક બે વાગે ભૂખસેપ થઈ જાય અને ઘણા બધા જાગતો એને ઊંઘ ભૂખ થઈ જાય. એટલે પછી નિરૂપેને કહ્યું ગુજરાત કે કાર એકલા ને ઊંઘ ના આવે ફરી. અનંત અવતારી કાકાટ કરે છે, ગાય બેસે ફેરકા કા કરે છે. હું એક અવતાર દાદા ની પાસે ના કરતા એ તો કાંથી રહ્યા થોડો દાદા, આખો અવતારે બાકી નથી રહ્યો, આખો અવતારે બાકી નથી રહ્યો, હવે થોડા વર્ષો બાકી હશે, આખો અવતારે હવે બાકી નથી રહ્યો. ના દાદા, એવું તો અમે કોઈ દાડો સોચતા જ નથી. હવે સારું રહેવાનું, સારું ખાવાનું, સારું ઓળવા પહેરવાનું હવે સોચતા જ નથી અમે. ચાલે પણ દાદા તમે કહો છો એમ બધું સારું જ મળી રહે છે. જો તો મને કોઈના પર બી આશક્તિ ના રે, બધા માટે પ્રેમ રે. હું દરેક માં શુદ્ધાત્મા જોઉં છું. તને તબિયત પડી ગઈ, એપાર્ટમેન્ટ માં પડી ગયા આવું છે? દાદા ની પાસે હોય નઈ એટલો ખર્ચ મિલકે છોડવા નહી, ન છૂટકે તેવું પડે વાત ને. અમારે નથી જવું તોય જઈએ. બહુ ટાઈમ હતો મળ્યો, ટાઈમ તો બધું બહુ છે, તો અહી કલાક લાગુ છે ના ઉઠાય મળે છે સેટ કરી દઉં. લગ્ન કઈ ને કરું તો તમારે અત્યારે આવું બધું ચોકે છે. દાદા બોલાવે છે જવાબ ના થતો હોય તો શું કરવું પડે? જાડો ના થતો હોય તો જિલ્લાથી દયાલ હોય છે. કચ્ચામાં ઉપયોગ રાખ્યો નહીં, દેખવા જેવું નથી. બધા ભૂતવાળા છે. બાકી માગ માગ કરીએ પ્રસાદી કેમ કેવાય? મોક્ષે જવા મળે આનંદ, આનંદ એટલો બધો હોય છે. ખાવા પીવાનું જલસા તો જવા દો, પણ આનંદ ખુબ છે. આનંદ એ આનંદ થી મોક્ષ મળે છે. બરાબર લાગ્યું. એક મિનિટ પણ બગડે નહીં એમના ઉપયોગી કહેવાય. દૂધ ધોવાની તમારું તો બધું સારું થાય છે, પણ દાદા તમે તમે હો આપે જયારે આપ ઘરે ઓખરી જ હો ત્યારે ઘણી વાર મને એમ થાય કે આ કામ હું પછી કરીશ તો બી ચાલશે, પણ પેલા આપડે કરતા આવેલા ને એટલે એમાં જાય, પણ ત્યારે ત્યારે બી એમ ફીલ થાય ખરું. મારા માટે તમે મન તૈયાર કરો ને એ મારા મત એ ઉપયોગ મારા મત. પણ દાદા ઘર ને સરખું કરીએ તે ઘર ને બધું ગોઠવ ગોઠવીએ તે દાદા ને એટલા માટે કરો બધું પણ આજે સમજાયું કે મિનિટે મિનિટ નો ઉપયોગ થવો જોઈએ, દરેક મિનિટ નો ઉપયોગ થવો જોઈએ. એટલું બધું ના રે, પણ અમુક રહેતો ને તો એ બહુ થઈ ગયું ને. શું કરે છે એને તમે જુઓ ને, ભય બહુ થઈ ગયો. બી કામ રહેતા હોય તેને તમે જુઓ એટલે તમારી તમારી આપડે બહુ ઘણા આગળ ચાલ્યા. પણ પોતે જ નહીં ખોઈ ગયેલો રહે તેને શું થાય? એનો ઉપાય જ નથી. બધું એમ કે છે કે ખાતી વખતે આપડે એમાં અભિપ્રાય આપી દઈએ આ સારું છે ખોટું છે, તો એમાં તન્માયાકાર થઈ ગયા કેવાય? તમને ખબર પડતી હોય કે અભિપ્રાય પાછા આપણે જરૂર હોય, તમને ખબર પડે ને અભિપ્રાય આપતા બહુ પડતી હોય ભાઈ, તો આપડે છૂટા બીજ જગ્યાએ રસ ચાખ્યો કે માર્યો ગયો. જિંદગી ખરાબ કરી નાખે, બીજી કોઈ જગ્યાએ સુખ છે જ નહી. ઉદ્ગલ આનંદી કેવું, આનંદ ખોળે, આમાંથી આનંદ ખોળે, આમાંથી આનંદ ખોળે, એમ કરી આનંદ હતો. આપડે કેવું ભાઈ આવી રીતે ખુશ રહેશો? આપડે ફક્ત જોણ્યા કરવું પડે. ઉપયોગ એ જ આત્મા છે, બીજું કોઈ નથી. ઉપયોગ આત્મા છે, તે ઉપયોગ સંસારી લોકો ને રહે છે, પણ તે અશુદ્ધ માં રહે છે. ખબર છે, તમારે શુદ્ધ માં રાખવાનું. ઉપયોગ એટલે જાગૃતિ. બોલવા જઈએ તરત એમ થાય કે સાધારણ વાત કહેતા, પણ જાગૃતિ રે ને રે, ક્યાં વિરામ ક્યાં છે બરોબર રે. હા, એ સાથે સંસારી જાગૃતિ અને આત્માની જાગૃતિ. બહાર પગલ થયો એટલે લક્ષી ખલાસ, કે બીજામાં સુખ ખોર્યું અને આનંદ લાગ્યો એને, એ પછી ઉપયોગ ચૂકે બધું ચૂકી ગયો. ચિત્ત ભમી જાય, પછી મન ભમી જાય, ચિત્ત ભમી જાય. તો પણ માસી કેમ બીજા કોઈ સમજાવાતું નથી? કપટ તમે મને સમજાવ્યું હતું ને, કપટ તો પણ મારાથી કોઈને કેમ નથી સમજાવાતું? કોઈને પણ સમજાવવું હોય તો મારાથી છે અન્ડરસ્ટેન્ડ, સમજાવાય સમજાવતું નથી. વચન હોય તારે સમજે, નહી તો ના સમજે. ના ના ના, સમજાવ, પણ મને કેવી રીતે સમજાવવું તે પણ નથી સમજાવતી. હા, એ તો તમે ધીમે ધીમે આવે કે એકદમ ના આવડે બધા સમાન સમજાવું, થોડું ઘણું તને આવડે છે, બીજું શું કહ્યું કશું નહીં આવડતું. કેટલાય તાળા ભાઈ નાખું, શું કહે? વાળી ન હોય તો બગડે, વેસ્ટ માં જાય, જમીન થઈ જાય. છોકરાઓને એ સંસ્કાર આવી ગયા વર્ષથી વરણ કરી જાય, નીક થઈ જાય, નીક નીક પેલું ખાતું વારી પડે, પછી પોળી વાળી પાણી પછી પોતાની જગ્યા પોતે કરી લે. અને તમે શીખો છો ભગવાન નમસ્કાર કરો કામ નીચે માત્ર મળશે, મેં જોયા મને મળ્યું બધી ચીજ તમને મળશે, માર્ગ સીધો છે કે વાંકો છે? લોકો જાતે ભગવાન થઈ બધા એટલે એ વાત એમને આંતરો પડ્યો, જો મારે પૂછે તો ખુલાસો કરું. હવે આવડી સમજણ થી કેટલાક ફાયદો થઈ જાય છે, જે સમજી ગયા ફાયદો ના સમજ્યા વસ્ત્રો રહ્યા. આ કોને ભાગ્યા વસ્ત્રો? પુસ્તક માં લખ્યું પણ પુસ્તક બધું ગોંઠે નહીં, લોકો લખે કે છે પણ મેં તો પોતે જાતે જ ભગવાન થઈ બેઠા ગયા, એને સમજે ના પડે. આ ઘેર શું ઘેર છે સમજ ના પડે, તમે સમજ પડે ને? આ તો સમજી જાય ને, એટલે આખા બ્રહ્માંડ નો નાશ જોઈ તો જે પ્રગટ થયો હોય તો અહીં થયો છે એમ કઉ છું ને, આવે પછી કામ હશે કે એટલે કહ્યું છે માગો એ મળે તો વાત છે, માગો એનું ઠુકવું ના હોય તો પછી કરું માગે. આ બધા માગ્યું આપ્યું બધાને પાછું એમ, એ 85,000 નું આપ્યું, કેટલા વર્ષથી આ ઘરાકી ઉભી કરી છે, 85,000 થયા. અને દાદા ભગવાન જો મને માન ના લીધો હોત 10,00,000 ઘરાકી હોત, મારે ઘરે કી જરૂર નહીં, મારે તો શું કેવા પૈસા મારે જાતે લેવા, મારે ઘરના કપડા પહેર, એટલે આપડે ઘરાક ની જરૂર નથી. બધા કેમ કઈ ના, હું જે સુખ પામ્યો જે સુખ પામે એવી ઈચ્છા છે, શું છે જે સુખ પામે અને જલ્દી મુક્ત થાય, ઇન્ડિપેન્ડન્ટ થાય. આમ ડિપેન્ડન્ટ પણ ક્યાં સુધી રાખવું, શરીર ને ડિપેન્ડ કરવું, દાંત દુઃખ તારે ઉપાય થઈ પણ ડિપેન્ડન્ટ છીએ ને, દોત નહી વાંકના નહી કોના નહી, ક્યારે હાથ ગભરાય કહેવાય નહી, કેટલું બધું ડિપેન્ડન્ટ છે. એટલે હું ડિપેન્ડન્ટ પણ આમાંથી મુક્ત થયો છું, શું કહું, નિરાલંબ સ્થિતિ છે મારી, કારણ કે આ ભગવાન તે મનવશ થઈ ગયા, પછી થયા એ પોતે જ મનવશ થઈ ગયા. હવે મેં કહું છું કે તમે બીજી જગ્યાએ જાઓ તો સારું, મને વધો જગ્યા નથી એવી તારે હજી, એટલે સમજી ગયો ભગવાન ઘર જ છે તો આપડે એમનો લાભ ઉઠાવી લો ને, ઘર જ એમ જો ફસાયા છે, બહુ ખુશ છે ભગવાન. જો દાદા અમને બીજી જગ્યા ના જોઈએ, અમારે આ જગ્યા સારી ના, પણ એ પોતે હવા ચાર બધી વસ્તી કોઈ જગ્યાએ બીજી જગ્યાએ પધાર, મને વાંધો નથી, દર્શક આવી એટલે અમારે બધાને નમસ્કાર છે. બસ ભગવાન ત્યાં આવે તો એક ના એક જ છે અને ત્યાં છે તમારામાં બધે ભગવાન છે, પણ તમારું છે તે ઉપર વેણ થયેલા છે, એટલે ઉપર આવરણ નિરાવરણ થયું નથી. આજે એમ પેલું ડ્રેગનો એ હોય ને પેલું સ્ટેચ્યુ, એને આવરણ હોય તો નિરાવરણ કરવા માટે કે છે ને એ લોકો જલસો ઉજે છે. શું કે છે એ લોકો? આ ડ્રેગનો સ્ટેચ્યુ હોય ને સ્ટેચ્યુ ઉપર એનો એની આવરણ એથી કરે છે ને ઓપનિંગ સેરેમની. લોકો એ છે તે સુરત ઉતાર્યા, બીજે ઉતર્યા ભાજી ગુળા ખાવાનો અને નાસ્તો કરવાના. બીજા બધા સ્ટેશન જે લોકો ઉતર્યા ને તે વસલા સ્ટેશન ભટકવાનું, પછી પછી પૂછવા વાહ લાઈ આમ જવાનું કો આમ જવાનું, પછી પૂછવા મધદરિયે મધદરિયે ઉતારેલો હોય કઈ બાજુ દિશા જંકશન નથી, આ તો ટર્મિનલ જંકશન નહી. બધાથી મુક્ત, ચિંતાઓથી મુક્ત, ક્રોધ માન માયાથી મુક્ત, બધાથી મુક્ત, નિરાતે રહેવાનું અને જલેબી ભજીયા ખા સૂટ બધી કારણ કે મોક્ષ માં પહેવા નહીં દેતા તો આગળ મોડો દાંતો ચડેલો હોય કરે. આ તપ કરીને દાંતો ચડાવી દીધો હોય એને મોક્ષ માં કે નોટ એલાવું. બધા તપ કરી કરીને ઉઠી રાખે તેને કે તો આ મોક્ષ માં જતી વખત કે કેમ ભાઈ હરી રામ ઘણું તપ કરી દીધું નોટ એલાવું બધે નોર્મલ કરીને આવો. શું કરું? એ તો નોર્મલ બહુ તપ કર્યું હોય તેને નહી, અને તપ ના કર્યું હોય તેને નહી. દાદા ની આજ્ઞા રે એને તો મેલ આવું રાત્રે અહી રહ્યા કઈ કેટલા સુધી કાઈઝ લિમિટ. Sky is the limit. Sky is the limit. એમ કે છે એટલે એટલે જ્યાં થાય એટલી એમ અપાર. આપડે તો હાઈટ નથી એટલે બોલું છે એટલે લાગે છે બોલું છે તે જુદી બોલું છે. કોને મોક્ષ મળે એ અમારી લિમિટ લાગે છે. તમે મોક્ષ થઈને બેઠા અમને મોક્ષ આપી દો કે એ અમારી લિમિટ. 32000 ફૂટ એરોપ્લેન ઉડાડીએ એટલે તારે થોડું નદીમાં જવું છે. ભગવાન જોડે વિનય ખુદ કોઈ જો સુભાષ જોડે રાખીશ પરમ વિનય એ મુખ્ય કાયદો નહી. નો લો લો આટલું બધું માણસ છે દાદા સિંહ માં જમવા દે હવે જાય બેઠું પડે એક એક ચકલું ના ખકડે. શું કાયદો નહી નો લો લો એક વાત બીજા ધોર માં આવે તો વાંધો નહીં. અહીંયા કોઈ વાંધો ના કોઈ એ ના વાંધો કે કાયદો કાયદો હોય તો વાંધો ઉઠાવે ને. નો લો લો કશી કે લો દાદા કયો લો હતા કે નો લો ફક્ત પરમ વિનય એકલું જગત પણ વખાણ બધું. તમે આયા હતા ને નવ બસો માં? નવ બસો લઈને જાત્રા ગયા. એક મોટા ટ્રસ્ટે જમવા નોતરેલા ટ્રસ્ટે પેલે પૈસા આપવાના આપડે વ્યાજ દઈએ. નો પ્રોફિટ નો લોસ સારું. જમવાનો તો આ બધા બેઠા જમવાનું એટલું બધું માણસ નવું બસ હારી ત્યાંથી પહોંચે માણસ બધું જમી રહ્યા પછી એમનો મેનેજર આવ્યો આવીને પગે લાગીને મને કહેશે દાદાજી આ શું આ શું રહસ્ય છે કે છે મેં તેનું આટલું માણસ જમ્યું અવાજ નહીં કશું નહીં ધોળવા નહીં તોડવા નહીં વડવડા નહીં મતભેદ નહીં મતભેદ નહીં શું રહસ્ય છે એને મહીથી વડે એવા મૂકેલા અંદર થી જ વડે બીજા કોઈ બાર થી જવું ના પડે જો તને અંદર થી વડે નઈ વળતું આગા ફરો સરસ હા હું તમને કહેતો હતો પેલું બારનું પવન આવે ભગવાન પ્રગટ થઈ ગયા છે શું થયું છે એટલે પેલો કબીર સાહેબ એવું વાંચે ને તમને કબીર સાહેબ શું કે છે પ્રગટ થઈ ગયા કે છે આ નાના જાનવર જીવો બીવો બધા જાહેર પણ બધા મારા સાયા છે કે મારા ભગવાન ખાલી ઘટે ને કોઈ ઘટે સમજે ને હા કોઈ દે અગર ઘડો દે ખાલી ઘટે ને કોઈ બલિહારી ઉસ ઘટકી જો ઘટ પ્રગટ હોય આ બલિહારી ઉસ ઘટકી પ્રગટ થઈ ગયા 14 લોક નો નાથ બ્રહ્માંડ નો નાથ મુસ્લિમો નો નાથ કઈ ક્રિશ્ચિયન નો નાથ બધા નો નાથ પ્રગટ થઈ ગયા તમે જોઈ લે એ નાથ ને એનો અનુભવ થયેલો જોઈ બેઠા ગુજરાતી હોય તો આપડે આપડે આપડે ત્યાં ઉપરી જ આવેલા 80 ની સાલ માં ત્યારે અમે પહેલવેલા ભેગા થયેલા અને પછી એક બે વાર કન્વેન્શન માં ભેગા થયેલા જાણે આપડે શાંતિ હોય બધા લોકો આનંદ થવો રહેવો લોકોને પ્રાપ્ત થવા માટે મારે કરવું પડે વેપાર થયા નહી અક્રમ વિજ્ઞાની તો કરીએ બે ચાર પાંચ આપો તો કોક ને આપે આપડે નવા પણ આપે તો વાંચે તો મંગાવે લોકો એને કઈક આવું વિજ્ઞાન છે તમારે જરૂર હોય તો કેજો તો વાંચી જરૂર વાંચી ને તો કાય એમને માટે પેલું વિજ્ઞાન નીચે નીચે દેખાય ને તમે એ બે મને ભેગું છે આનંદ લીલો છે લાલ થઈ જવાનું, લાલ ભરવાનું છે, લીલો થઈ જવાનું પડી જશે પડ્યું નથી, એમને એમ પાડી ભાઈ પડી જશે તૂટી જઈશું આપણે કદા. સૂર્યોદય તો કાયમ ના છે અને ગોળ આ કાયમ ના, ભગવાન એકલા જ કાયમ ના, બસ કોઈ પણ કાયમ નહીં, જેટલા ભગવાન છે શરીરમાં ભગવાન એક કે જુદો, લગડીઓ રૂપે જુદો અને સોના રૂપે લગડીઓ હોય પાંચ બધું, અને ઢગલો વાળી સોનું ગયા ને અને સુધી આપીએ તો લગડીઓ ભગવાન તો એક જ હોય એમ કે છે. તમે મોક્ષ માં છે તે ચૂકવો ભગવાન, આગળ ચૂકવો મારો વૈજ્ઞાનિક વાત, વાત વૈજ્ઞાનિક હોય છે, હું આવું બોલું છું. અને કે સર્વ વ્યાપક છે અને ગોહે ઠંડા કયો ભરી બધે ભગવાન છે, ઠંડા કયો ભરી તું તારું હવે જુદું કરું છું ઠંડા જુદું કરું ભગવાન કે વૈજ્ઞાનિક રીતે સમજતો પણ રસ્તો તમને તમારો સ્વરૂપ જ ભગવાન તમે જાણતા રહી ત્યાં બધું બધે બીજા નામ ભગવાન છે, તમે દખલ ના કરશો કોઈ નામ, કોઈ નામ દખલ તમને કરવાનો અધિકાર નથી. તમારે જો એમના તરફ શું જોઈએ તો તમે એમને શું કામ કયા ગામની ટિકિટ લીધી છે?